આશ્રયનો અને અન્યાશ્રય કરવાનો છે. હવે અન્યાશ્રય કે અનન્યાશ્રયના મૂળમાં રહેલ શબ્દને આપણે જોઈ લઈએ કે આશ્રય એટલે શું. કોઈકનું ભજન, એના દર્શન કરવા માટે પોતાની મેળે જવું, પોતાની કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈકની પ્રાર્થના કરવી, આ બધો આશ્રયનો ભાવ કહેવાય. તમે જેનું ભજન કરી રહ્યા છો એના સિવાય બીજા કોઈનો ભજન કરવાની તમને ઈચ્છા થઈ રહી છે, મતલબ કે તમે આના કરતાં ઓને અન્ય માની રહ્યા છો. એક બહુ સરસ વાત તમને બતાવું કે એક વખતે હું જામનગર ગયો અને જે ભાઈના ઘરમાં મારે રૂકવાનું થયું એ ભાઈ સ્વાધ્યાયી હતા, અને હું ત્યાં પહોંચ્યો ને AK-47 લઈને મારી સામે ઊભા થઈ ગયા કે જય યોગેશ્વર કરવામાં શા માટે અન્યાશ્રય થાય એવું તમે કહો છો. મેં કીધું ભાઈ હમણાં તો હું આવ્યો છું, શાંતિથી સાંજે આપણે બેસીશું પછી આપણે ખુલાસો કરીશું. બોલે તો તમારે આ ખુલાસો કરવો જ પડશે. મેં કીધું ચોક્કસ ખુલાસો કરીશ. પછી સાંજે અમે બધા ભેગા થયા. જા દિન આપકે યહાં ભી ભોજન કરવા આવ્યો હતો જામનગરમાં, યાદ હોય તો. જિંદગી આ રૂક્યો તો મૂકો યાદ નહીં કોણ હતો એવો. સાંજે અમારી બેઠક થઈ અને મેં એમને પૂછ્યું કે જય યોગેશ્વર કહેવામાં અન્યાશ્રય થાય છે કે નથી થતો એ પ્રશ્ન પાછળનો છે, તમને જય શ્રી કૃષ્ણ કહેવામાં વાંધો શો પડ્યો, પહેલાં મને એ બતાવો. શું વાંધો આવ્યો કે તમને જય યોગેશ્વર કહેવાની ઈચ્છા થાય છે? તેમણે કહ્યું કૃષ્ણે જે ગીતાનો ઉપદેશ કર્યો તે કૃષ્ણને અમે યોગેશ્વર કહીએ છીએ. તો મેં કીધું તે કૃષ્ણ ગીતાનો ઉપદેશ કરનારો અને કૃષ્ણ એક કે અલગ? જો એક હોય તો જય શ્રી કૃષ્ણ કહેતા નામ કહેતા ટાઇટલ આવી જતો હોય છે, પણ ટાઇટલ કહેતા નામ નથી આવતો. ડૉક્ટર રમેશભાઈ હોય તો ડૉક્ટર કહેતા રમેશભાઈ આવવું જરૂરી નથી, એ દિનેશભાઈ પણ હોઈ શકે છે, પણ રમેશભાઈ કહેશો તો ડૉક્ટર હશે તો હશે જ ને ડૉક્ટર. શ્રી કૃષ્ણ જો હશે તો એ યોગેશ્વર હશે તો એ યોગેશ્વર હશે જ. એમાં જય શ્રી કૃષ્ણ કહેવામાં તમને વાંધો પડ્યો એટલે તમે શા માટે આ જય શ્રી કૃષ્ણ નથી કહેતા, તમને કેમ વાંધો પડ્યો કૃષ્ણમાં એકત્વમાં, એનો પહેલાં તમે ખુલાસો કરો પછી હું તમને ખુલાસો કરી દઉં કે અન્યાશ્રય કરવું કે નહીં કરવું. શા માટે કૃષ્ણને સાથે કૃષ્ણ તમને ગમતો નથી કે તમને યોગેશ્વર નોખી કહેવાની જરૂરત પડે છે? જય શ્રી કૃષ્ણ તો કહેવાતું જ હતું. એટલે તમે ખુલાસો કરો કે તમને ટાઇટલ ગમે છે કે કૃષ્ણ ગમે છે. ટાઇટલ ગમતો હોય તો ટાઇટલને એડ્રેસ કરો પછી વાંધો નથી, પણ તમે પછી મને નહીં પૂછો, તમે કારણ બતાવો કે શા માટે તમને કૃષ્ણ નથી ગમતો ને કૃષ્ણનો ટાઇટલ જ ફક્ત ગમે છે. અમને તો કૃષ્ણ ગમે છે, એના બધા જ ટાઇટલ ગમે છે, અને અમે તો એમ પણ માનીએ છીએ કે યોગેશ્વર જ નથી, યોગેશ્વરેશ્વર છે કૃષ્ણ, યોગેશ્વરનો પણ ઈશ્વર છે, અમે તો ત્યાં સુધી એને માનીએ છીએ. એટલે અમને કોઈ યોગેશ્વર કહેવામાં અમને કોઈ વાંધો નથી, તમને કેમ વાંધો પડ્યો એ ખુલાસો કરો. એ જ્યારે પણ અન્યાશ્રય કે અનન્યાશ્રયનો કે એકાશ્રયનો પ્રશ્ન આવે છે તે વખતે વ્યક્તિએ પોતે સમજવું જોઈએ કે એ શા માટે અન્યાશ્રય કરવા માગી રહ્યો છે. સંપ્રદાયોના આશરે જીવવા છતાંય નિર્ભય કોઈ જોવા મળતું નથી. તો એક કામ કરો ને, સંપ્રદાયનો આશ્રય છોડીને નિર્ભય થવાની દેખાડો તો તમારી વાત બધાને ગળે ઉતરી જશે. જો તમે નિર્ભય થઈ જશો તો બધા સંપ્રદાયને છોડી દેશે, અને તમને તોય ભય કાયમ રહેશે તો લોકો પોતપોતાના સંપ્રદાયમાં જ રહેશે ને. શા માટે સંપ્રદાયના આશ્રય ન જીવે? કેમ કે સંપ્રદાયના આશ્રય લેવાથી નિર્ભયતા નથી દેખાતી હોતી, તો સંપ્રદાયને છોડવાથી પણ નિર્ભયતા નથી દેખાતી. ભય એ તો મનની વૃત્તિ છે અને એ સંપ્રદાય સાથે એને કાંઈ લાગતું ઓળખતું નથી. ઘણા બધા લોકો હાથમાં બંદૂક લઈને પણ આમ કરતા હોય છે, મારી નાખીશ હો, મારી નાખીશ, મારી નાખીશ. અલ્યા પર હાથ કેમ કાપી રહ્યા છે? બંદૂક હાથમાં છે તો. તે બંદૂક હાથમાં છે તેથી કાંઈ નિર્ભયતા નથી આવી જતી, ભય વધી જતો હોય છે. એટલે ઘણી વખતે સંપ્રદાયની બંદૂક પણ તમારા હાથમાં હોય પણ તમે બીકણ હો તો તમારા હાથ કાંપતા જશે, અને તમે નિર્ભીક હશો તો સંપ્રદાય વિના પણ નિર્ભીક હોઈ શકશો. એટલે સંપ્રદાયના આશરે જીવવા છતાંય નિર્ભય કોઈ જોવા મળે કે ન મળે એની ભાંજગળમાં તમે નહીં પડો. સંપ્રદાય ગમતો હોય તો સંપ્રદાયને અનુસરો, ન ગમતો હોય તો જયરામજી કી પતી ગઈ વાત. ચિંતન શિબિર, અમારો પ્રશ્ન છે કે પુષ્ટિમાર્ગ સિવાય અન્ય કોઈ મર્યાદા માર્ગનું કલ્યાણનું શું? ચિંતન શિબિર, અમારો પ્રશ્ન છે કે પુષ્ટિમાર્ગ સિવાય અન્ય કે મર્યાદા માર્ગીના કલ્યાણનું શું? પ્રશ્ન ગંભીર લાગે છે મને. મને એમ લાગે છે કે મારી પત્ની સિવાય બીજા પત્નીના સેટિસ્ફેક્શનનો ઉપાય શું? પણ એ મારે શા માટે વિચારવો જોઈએ? એનો પતિ વિચારશે, હું શા માટે વિચારું? મર્યાદા માર્ગનો કલ્યાણ શું એ મર્યાદા માર્ગી વિચારે, મારે શા માટે પુષ્ટિ માર્ગમાં એનો વિચાર કરવો? યે યથા માં પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, તો તે આપણું ભજન કરે છે તેવો અર્થ ગીતાના શ્લોકમાં સ્પષ્ટ થાય છે. ખરેખર એ ભજન કરે છે કે આપણે કરવાનું છે? ભજન જે છે ને એનું અર્થ મંજીરા લઈને ઢમક ઢમક કરવું એનું નામ ભજન નથી. ભજનનું મતલબ છે ભજ સેવાયામ. સેવાયામ એટલે સેવન, જેમ વાયુ સેવન કરીએ, ઔષધિ સેવન કરીએ. તમે કોને માણો છો તેનું નામ ભજન. તો આપણે એને જેમ માણીએ છીએ તેમ એ પણ આપણને માને છે. જે મને જેવી રીતે માણે છે, માને છે નહીં હો, માણે છે તેવી રીતે હું તેને માણું છું. હું ઠાકુરજીને મારો રક્ષક તરીકે માનતો હોઉં તો ઠાકુરજી મને મારો રક્ષિત છે એમ માણશે. હું ઠાકુરજીને મારો બાળક માનતો હોઉં તો ઠાકુરજી મને નંદ યશોદાની માફક માણશે. હું ઠાકુરજીને મારો સખા માનતો હોઉં તો ઠાકુરજી મને પોતાનો સખા માફક માણશે. મૂળ અભિપ્રાય એ છે. ચાર વેદ અંગે આચાર્ય ચરણનો મત શું આપે છે? વેદ મહાપ્ર ભગવાનની વાણી રૂપ છે, ભગવાનનો વિજ્ઞાન રૂપ છે, એ મત છે. મહાપ્રભુજીને સ્વગ્રહ મેં તનુવિત્તજા સેવા કરની કી આજ્ઞા કી હૈ, તનુવિત્તજા કિસ ફ્રેમ કે ભીતર રહેકર કરની ચાહીએ, સમજાની કૃપા કરે. ઘર સેવા કી ફ્રેમ કે ભીતર, બ્રહ્મ સંબંધ કે સમય પ્રભુ કો સમર્પણ જીવ અપની અહંતા મમતા કા કરતા હૈ, ઉસમે માતા પિતા બહન ભાઈ પત્ની પુત્ર પુત્રી કા સમર્પણ કિયા જાતા હૈ. એક અવિવાહિત વ્યક્તિ ફ્યુચર મેં હોને વાલી વિવાહિત પત્ની પુત્રી કા સમર્પણ કર સકતા હૈ? યદિ નહીં તો ઉસકા સમર્પણ કેસે સમજા જાયેગા? એક વાત સમજો કે અહંતા મમતામાંનું સમર્પણ છે, અહંતા મમતા પદોનું સમર્પણ અહંતા મમતાના સમર્પિત થવાને કારણે છે. અહંતા મમતા પદનું ડાયરેક્ટ સમર્પણ નથી. મારી જે અહંતા કે હું શ્યામ મનોહર, તે અહંતાને હું સમર્પિત કરીને એમ વિચારું છું કે હા હું શ્યામ મનોહર, પણ કેવો શ્યામ મનોહર? જે પ્રભુનો દાસ હોય તેવો. મારી જે મમતા ઘરમાં, છોકરામાં, પરિવારમાં, ધનમાં, તે મમતાને હું પ્રભુને સમર્પિત કરું છું. કેવી રીતે? કે હા આ મારા, આ મારું ઘર બાર પરિવાર ધન ઇષ્ટજન મિત્ર ઐહિક પારલૌકિક છે એ પ્રભુ સેવા માટે છે. એ અર્થમાં હું મારી મમતાને સમર્પિત કરું છું. મમતા સમર્પિત હોવાને કારણે મમતાસ્પદ સમર્પિત થાય છે, મમતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી. આ મીડિયાથી, આ માધ્યમથી સમર્પણ છે, અહંતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી. અહંતાના સમર્પણથી અહંતાસ્પદનું સમર્પણ છે. જેમ બેગને ઉચકવા માટે બેગનો હેન્ડલને આપણે પકડીએ તેમ અહંતાસ્પદને ઉચકવા માટે આપણે અહંતાના હેન્ડલને પકડીએ છીએ, અને મમતાસ્પદને ઉચકવા માટે મમતાના હેન્ડલને પકડીને પ્રભુને સમર્પિત કરીએ છીએ. પછી એ મમતાના હેન્ડલથી જે જે વસ્તુઓ સંગ્રહાતી હોય તે બધી એમાં સંગ્રહાઈ જશે, નહીં સંગ્રહાતી હોય તે પણ એમાં આવશે તો એ પણ સંગ્રહાઈ જશે. મમતાસ્પદ વસ્તુનું સમર્પણ નથી, મમતાનું સમર્પણ છે. એ વાત સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ સમજી લેવી જોઈએ. અવિવાહિત બહન કા સમર્પણ ઉસકે વિવાહ કે બાદ ઉસ તરહ કી સીમિત રહેગા યા ઉસકે પરિવાર કો ભી સમર્પણ હો જાયેગા. એટલા જ માટે અવિવાહિત બહેનનો જે આપણે સમર્પણ કરીએ છીએ તે બહેનનો સમર્પણ નથી કરતા, બહેનમાં રહેલી આપણી મમતાનું સમર્પણ કરીએ છીએ. એ મમતાના સમર્પણથી એને જો એવો ભાવ જગતો હોય કે હું સમર્પિત છું તો એ સમર્પિત છે, જો એને એવો ભાવ ન જગતો હોય કે હું સમર્પિત છું તો એ સમર્પિત નથી. ધારો કે એ પરધર્મ અપનાવી લે, આપણે આપણી બહેનને સમર્પિત કરી હોય પણ એ બહેન ક્રિશ્ચિયન થઈ જાય કે મુસલમાન થઈ જાય તો થઈ જાય તો થઈ જાય, એનો ભાવ સમર્પણનો નથી. મારા ઠાકુરજી પ્રત્યે મારો એના પ્રત્યે સમર્પણનો ભાવ છે, તો મારો એના પ્રત્યે સમર્પણનો ભાવ કેવી રીતે હોઈ શકે કે હું એને મારું જે રીતે ગણું છું એ ઠાકુરજી માટે ગણું છું, મારા માટે નથી ગણતું. ઠાકુરજીની સેવામાં કામ આવતી હોય તો એ મમતાસ્પદનો વિનિયોગ પણ થઈ શકે, અને ઠાકુરજીની સેવામાં કામ ન આવતું હોય તો મમતાસ્પદ વસ્તુની ઉપેક્ષા એ કરી શકું છું, અને ઠાકુરજીની સેવામાં કનડગત ઊભી કરતી હોય તો મારી મમતાસ્પદ વસ્તુનો ત્યાગ પણ કરવાની મને છૂટ મહાપ્રભુજી આપી છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કારેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રહણ ત્યજેત.